નિર્વિકલ્પાનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે એ સંત મંડળીમાં રહેનારા. કેવા વિદ્વાન, જીહવાગ્રે સરસ્વતી, કદાચ સરસ્વતી ઝાંખી પડી જાય, કેવા વિદ્વાન. વેદ વેદાંત શાસ્ત્રો ઇતિહાસો ગ્રંથો સાહિત્ય, ઓહો હો, આમ આ ખોપડામાં ભરાઈ ગયા. તો બોલો, એવા પ્રકાંડ વિદ્વાન, વિદવત્તા એની સામે કોઈ આવે ને. એ ફરતા ફરતા ફરતા દીનાનાથ ભટ્ટ આમોદના ભરૂચ પાસે, અને એ વખતના દીનાનાથ ભટ્ટ એટલે મૂર્ધન્ય વિદ્વાન. ત્યારે તો વિદ્વાનોની ખાણો રહેતી ને ભાઈ, અત્યારે ગોતવા જાવ તો જડે નહીં, બની બેઠેલા બહુ જડે, વિદ્વાનો જડે ત્યારે કહેવાય. એને ગ્રંથોના ગ્રંથો કંઠ છે, 18,000 શ્લોકનું ભાગવત ઈદમ, જ્યારે બેસાડે તો ફટાફટ જન્મા દિવસેથી બોલવા માંડે. બોલ, કેમ હશે? આપણે કોમ્પ્યુટરમાં ફિટ કર્યું હોય તો ડેટા ખુલે નહીં. શું છે? હેંગ થઈ ગયું છે. અને ઓલું કઈ હેંગ થાય જ નહીં, સડસડાટ બોલે. અને તમે જોવો એની વિદવત્તા, કેવું કામ કર્યું છે શિક્ષાપત્રીમાં એનું યોગદાન. શિક્ષાપત્રી રચાયા પછી એનું વિસ્તૃત વિશ્લેષણ, જેને ઇંગ્લિશમાં કોમેન્ટરી કે સંસ્કૃત ભાષાની અંદર ટીકા કહેવાય, એટલે વિવરણ વિશેષ કે આનો એટલે એટલી જગ્યાએ વિસ્તાર છે, તો દીનાનાથ ભટ્ટે એની ઉપર ટીકા લખી, કોમેન્ટરી લખી, વિવરણ લખ્યું એક એક શ્લોક ઉપર. કુલ આખી શિક્ષાપત્રીમાં 3,000 પ્રમાણો આપ્યા છે અને 350 શાસ્ત્રના પ્રમાણો આપ્યા છે. કા સહજાનંદ સ્વામીએ જ્યાં જ્યાં કીધું છે ક્યાં ક્યાં શાસ્ત્રમાં છે, 350 શાસ્ત્રોના એમણે કોટેશન ટાંક્યા છે. કેટલું આમાં ભર્યું હશે આ સ્મૃતિમાં આમ છે, આ સ્મૃતિમાં આમ છે, ફલાણે જગ્યાએ આમ છે, ફલાણે જગ્યાએ આપણે છે. આપણે શિક્ષાપત્રીમાં હોય તો નથી જોડતું, એક હા ખરેખર એક જગ્યાએ હું શિક્ષાપત્રીને શ્લોકની જ વાત કરતો હતો, સાંભળીને સામે બેઠ હરિભગત હતા, મને કે તમે બહુ સરસ વાત કરી, આ ક્યાં પુસ્તકમાં છે? એટલે રોજ પાઠ કરતા છે તોય નથી ખબર, હેંગ થઈ જાય. સાડા 300 શાસ્ત્રના પ્રમાણ, 3,000 ગ્રંથોના પ્રમાણ, સત્સંગી જીવનની રચના, તો ધર્મશાસ્ત્રના વધુ અદભુત લેખન આ તે દીનાનાથ ભટ્ટનું કેટલું મોટું યોગદાન, જેના ઉપર બહુ સંભવિત વેદનામાં આપણે વિસ્તૃત કથા વાર્તા કરી સાંભળી. હે દીનાનાથ ભટ્ટ, શ્રીજી મહારાજને પણ મળવા આવ્યા ને ત્યારે ડંક પુરાણની રચના કરતા હતા, મહા વિદ્વાન, રૂવાય રૂવાય વિદ્વાનતા ભરી હોય. એને નામ તો સાંભળ્યું હોય કે સ્વામિનારાયણ ભગવાન આવી રીતના છે, આ છે તે, ભરૂચ આસબજરે આમોદ રહેતા હોય તો ન સાંભળ્યું હોય, અને વિદ્વાનને ના ખબર હોય, અને આવા મોદા નિત્યાનંદ સ્વામી ને આવા બધા જગતજીત પંડિતો એની પાસે હોય, એ કઈ હવામાન દાટ્યું રહે, કોઈ દી આવે નહીં સહજાનંદ સ્વામી પાસે, કોઈ દી દીનાનાથ ભટ્ટના. અને દીનાનાથ ભટ્ટની ખ્યાતિ આમ જનતામાં ન હોય, વિદ્વાનોમાં એ કઈ બને બધા જાણતા હોય. એ નિર્વિકલ્પાનંદ સ્વામીએ બીડું ઝડપ્યું દીનાનાથને ઉઢાળું, અને નિર્વિકલ્પાનંદ સ્વામી દીનાનાથ ભટ્ટ પાસે પહોંચ્યા, શાસ્ત્રાર્થથી જ માગણી કરી, અને વિદ્વાનો ના ન પાડી શકે. જેમ યુધિષ્ઠિર મહારાજ જુગટુની વાત કરી, જુગટુ રમવું છે પણ ના પાડે નહીં ક્ષત્રિયો, એવું અમુક એ જમાના બેસી ગયા. પેલા બોલે આ બોલે, પેલાનો તર્ક પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ, એ ધડધડાટ તાણી ફૂટે, 1:56 માંથી છૂટે. અઢાર દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો, એક પ્રકારનું મહાભારતનું યુદ્ધ પેલા શાસ્ત્ર શસ્ત્રથી આ શાસ્ત્રથી. 18મે દિવસે દીનાનાથ ભટ્ટ નિર્વિકલ્પાનંદ સ્વામીના પગમાં પડી ગયા કે મહાપુરુષ, તમે જેને કહો છો એ ભગવાન સ્વામિનારાયણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, હું કબૂલ કરું છું, બોલો. સ્વીકાર હા પડાવી દીધી શાસ્ત્રની રીતે કે સહજાનંદ સ્વામી છે એ પુરુષોત્તમ નારાયણ છે, કલયુગમાં હોય નહીં નામને તેમને ભગવાનના આવા સ્વરૂપને આવું લક્ષણને આવું સામુદ્રી બધા શાસ્ત્રો આવી જાય ને એમાં એક એક બની ગયા હોય એવું ન હોય, એક જ ફેકલ્ટીમાં સ્પેશિયાલિસ્ટ એવું ન ચાલે. જ્યોતિષ આવે, બધું આવે, બધા શાસ્ત્રો આવે, અને બધાને વીણી વીણીને નિર્વિકલ્પાનંદ સ્વામીએ દીનાનાથ ભટ્ટને બધા ઉત્તરો આપ્યા કે બધા લક્ષણો આ સહજાનંદ સ્વામીમાં સિદ્ધ થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. દીનાનાથ ભટ્ટને હા પડી અને બે જણા પછી આવ્યા, શ્રીજી મહારાજને મળ્યા અને સહજાનંદ સ્વામીની પહેલી મુલાકાતને આપણે પછી જાણીએ છીએ. ભટ્ટજીને આદર સત્કાર આપ્યો અને શ્રીજી મહારાજે એને એટલું જ પૂછ્યું કે ભટ્ટજી શું શું જાણો? એટલે મહારાજ, ભાગવત મને પ્રિય છે, સોફ્ટ ભાષામાં બોલે ને, આખું કંઠે છે, 18,000 શ્લોક મને ઇદમ છે, બહુ સરસ. પણ આ બાપ બોલ્યા, ભટ્ટજી 18,000 શ્લોક એકદમ કંઠે છે, એમાંથી તમારા કેટલા? વિશ્વમાં કોઈ આવો પ્રશ્ન પૂછી ન શકે, તમારા કેટલા? અને પછી બે શ્લોક તમારા એમ કહીને જે વાત આપણે કરી છે એ બહુ સંભવમાં છે. આવી અદ્ભુત મુલાકાત. હવે આ મોટા મોટા સંતો હતા, એ કરી નહોતા શક્યા, નિર્વિકલ્પાનંદજીએ કરી બતાવ્યું. અને અહંકાર થયો, જોવો સદગુણ હતો ને દુર્ગુણ થઈ ગયો. હવે મને આગળ બધાને હારે ગાદી તક્યો મળવો જોઈએ, હું કઈ રેંજી ફેંજી છું? બધાને હારે મુક્તાનંદ સાહેબ બધા સંતો હારે મને આસન પડવું જોઈએ. વિદ્વાનને નમાવ્યો એનો અર્થ એ છે કે એનાથી હું મોટો વિદ્વાન છું, એ તો હકીકત થઈ. મને આસન મળવું જોઈએ. પણ મુક્તાનંદ સામે એમ થઈ જવાય? એટલે આસન મળે ન મળે આ છે તે છે. અને એમાં વડોદરાને શાસ્ત્રાર્થનું વિદ્વાનોનું કહેણ આવ્યું. સયાજીરાવ માનવા માંડ્યા કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, એટલે બધા વિદ્વાનો હતા. એમણે કીધું કે મહારાજ આમ ના હોય, એ શાસ્ત્રાર્થ રીતે સાબિત થવું જોઈએ, તો તમે બોલાવો એના વિદ્વાનોને, પછી અમે ઉતરીએ તમારી કચેરીમાં અને રાખો મધ્યસ્થી આપણા શાસ્ત્રી પુરાણીઓને, અને પછી જોવો સ્વામિનારાયણના સાધુઓને અમે જે ટક્કર ઝીલીએ ને તમે બેસો, એમાં ખરા ઉતરે તો ખરા. ત્યારે એમ જ લડાતું ને. એટલે કેણ મોકલ્યો કે આ મારો જીવ ખાય છે પ્રભુ, તો તમે મોકલો. તો મહારાજ મુક્તાનંદ સ્વામીને બોલ્યો. મુક્તાનંદ સ્વામી તો એ જ વખતે એમ ધ્રુજી ગયા, મહારાજ છોટી કાશી કહેવાય ને, હું શું બોલું? મા નિત્યાનંદ સ્વામીને મોકલો, અને એ તો દયાળુ સંત નિર્વિકલ્પાનંદ સ્વામીને મોકલો, હું ત્યાં શું કરું? મહારાજ મને તમે શું જાણો છો? અરે મહારાજ તમે તો નારાયણ પુરુષો, તો જાઓ. પછી કઈ બોલ્યા નહીં. અને પછી મુક્તાનંદ સ્વામી જે ત્યાં શાસ્ત્રાર્થ કર્યો છે, સભા જીતી છે, અને અહીંયા મહારાજને ખબર મળ્યા સ્વામીએ વડોદરામાં સભા જીતી છે, ખોબે ખોબે સાકર ને પતાસા મિષ્ઠાન ને બધું વેચ્યું, ઉજાણી કરી અને નિર્વિકલ્પાને નખથી શિખા સુધી સળગી. આમાં શું વળી એને મોથ મારી, મને એ મોકલ્યો હતો ચાવી જાત. મુક્તાનંદ સ્વામીનું નામ એને મોદકાનંદ પાડ્યું. મુક્તાનંદ સ્વામી એમ કોઈ દી બોલાવે નહીં, મોદકાનંદ. તમે વિચાર કરો, સદગુણ દુર્ગુણ થઈ ગયો. જોયું? જેમ જેમ મહારાજ વેદીની વાતો કરે ને એમ નિર્વિકલ્પાનંદ સળગે. છેવટે પછી આ તો પોષાય જ નહીં, અને નિર્વિકલ્પાનંદ જેણે ભગવાન સ્વામિનારાયણનો દીનાનાથ ભટ્ટને સત્સંગ કરાવ્યો, એ સત્સંગમાં રહ્યા, નિર્વિકલ્પાનંદ લઈ ગયા. સત્સંગ છોડીને જ વ્યાય એટલે થઈ ગયો ને પૂરેપૂરો. અને શા હિસાબથી? એ સ્વામિનારાયણ નથી, એ ભગવાન નથી, સામાન્ય માણસ. દીનાનાથ ભટ્ટને પણ પહેલા ભરમાં વાગ્યા કે મારી ભૂલ થઈ ભટ્ટજી, હા સોનું માન્યું હતું પણ કથિર નીકળ્યું. લો બોલો, તોય દીનાનાથ ભટ્ટ ગયા નથી હો, પણ અહંકારની ટક્કર જો હોય એનો દાણો. પછી વિદ્વાન માણસ ને બધું જાણતો હતો, બધી કળા જાણતા હોય ને, એમણે કીધું કે આને તમે ઓલું ગળે ઉતરી ગયું છે એટલે આ નહીં માને, કે શાસ્ત્રની રીતે તો છે. એટલે નિર્વિકલ્પાનંદ બીજી શોખથી મારી એ શિક્ષાપત્રી, હા તે એમાં દીનાનાથ અભણ, હવે તો ખેડૂત અને ખડીઓ માગીને ભિક્ષા માગીને ખાનારો માણાવદનો બ્રાહ્મણ, પણ એની સ્થિતિ એટલે વાત મૂકી દો. થાંભલાને સ્ત્રી ધનનો સંકલ્પ થાય તો મેરામને થાય, એવો નૈષ્ટિક જતિ પુરુષ. અને રામાનંદ સ્વામી સહજાનંદ બેની કૃપા વરસે એવા. હવે એનું નામ શિક્ષાપત્રીમાં છે એ તમે જાણો છો, મયારામ ભાટે આદિગ્રહસ્થ. એટલે નિર્વિકલ્પાનંદને કીધું એ શિક્ષાપત્રીમાં ઓલા અભણ મયારામનું નામ નાખ્યું, તમારું નાખ્યું, તમારો ઉપયોગ કર્યો, તમારું નામ નાખ્યું અને ભટજીને થઈ ગયું. મારી વાત થાય, આવ્યો ને અહંકાર. જો આખા શાસ્ત્રના જ્ઞાન ઉપર પાણી ફેરવી દીધું, એ નથી મૂકી દીધો સત્સંગ. અહમ જો એટલે કે છે મહાકુરુ ધન ધન યૌવન કરો. તમે કોઈ વાતનો અહંકાર ન કરો નહીં મરી ગયા છો. પછી તો દીનાનાથ ભટ્ટ પાછા ફેર્યા છે, ફરીથી આવ્યા છે, અને પછી જે ભવ સંભવ સ્તોત્ર ઉચ્ચાર્યું છે, પછી સત્સંગમાં ખૂબ સેવાઓ થઈ છે એ આપણે જાણીએ છીએ. કારણ કે એ દેવી જીવ હતા ને. પણ અહંકાર કેવો છે એ જોવાની વાત છે. જુનાગઢમાં કુંજવી હરિદાસ નામે સાધુ હતો. સત્સંગમાં આવ્યા અને સાધુ થયા ત્યારે એને કોઈ મિષ્ટાનોના નામ નહોતા આવડતા. ગામડામાં શું જોયું હોય, મેસુ જલેબી એવું જોયેલું નહીં. આવો સાવ પણ અહીંયા આવીને ભાઈ પછી તો કાંઈક કાંઈક કોઠા સૂજવાળા ગામડાના ખેડૂતોમાં હોય એમાં મિષ્ટાના નામ નહોતા આવડતા. એવું ચાસણીનું કામ શીખ્યા કે એના જેવો કોઈ પાકશાસ્ત્રી નહીં. એવા મિષ્ટાનો વાત વાતમાં તમારા ફૂલ જેવી જલેબી ઉભા, ફૂલ જેવા મેસુ ઉતારા, આમ તમારા વેત વેત ફૂલી જાય એવા અદભુત રસોઈઓ બનાવે. અન્નકૂટમાં એના એનું નામ પડે એટલે વાહ ભાઈ વાહ. એવું આંખ્યું મીચી નામ આમ નાખે ને તો મળું તમે ફર્સ્ટ ક્લાસ મિષ્ટાન બની જ જાય. મિષ્ટાન ઓળખી જાય કુંજબિહારી ત્યાં જ બેઠા છે તો આપણે હરખું જ હાલવું પડશે, નહીં તો ધોકો મારીને ગમે તેમ કરીને આપણે પાંછરા કરશે. આવો મળો ચાસણીનો કારીગર. સદગુણ કેવડો, અન્નકૂટોની સેવા કેવડી મોટી ને એ ભાઈ. બસ એમાં રઘુવીરજી મહારાજ જુનાગઢ આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી એક સાધુને કીધું કુંજ વિહારી દાસને કયો થોડા પેંડા બનાવી આપે, આપણે આચાર્ય મહારાજને આપવા છે. એટલે સાધુજીને કીધું સ્વામી કીધું છે મહારાજ શ્રી આવ્યા છે આચાર્ય શ્રી, તો આપણે પેંડા આપવા છે, તમે સરસ પેંડા બનાવે. પેંડા બનાવે એટલે આ હા હા, માવાના નહીં દૂધના. માવો બનાવીને પછી બનાવો એ જુદા પડે, અને રેડિયા પેંડા દૂધના બનાવો એ જુદા પડે. વાત મૂકી, ધીમે તાપે બનાવો એનોય સ્વાદ જુદો, ફૂલ તાપે બનાવો એનોય સ્વાદ જુદો, અને દૂધ ફાડીને બનાવો એનોય સ્વાદ જુદો, ફાડ્યા વગર બનાવો એનોય સ્વાદ જુદો, ત્રણેય પેંડા બનાવો આવો મારી પાસે. અહંકાર આવ્યા વગર રે વાત એમ છે ના, આ તો એક્ઝામ્પલ આપ્યું. તને આવું જ થાય એમ, આવડે એટલે આવું થાય. તો કીધું ઓલા સાધુ જન કે સ્વામી કીધું છે પેંડા તમે બનાવી, હા હા હા કરી દેશ. બે દીવી આ ગયા ગુણાતીતાન સ્વામી કે ભાઈ ઓલા સાહેબ પેંડા નથી બનાવ્યા તો કયો ને મહારાશ્રીને આપવા. ચાલો વળી જઈને ઓલા સાધુ કીધું સ્વામી કીધું છે જરા પેંડા સ્વામી બે વાર બોલાવે છે તમે બનાવી દે. હા બનાવી દઈશ ને, એમાં મારે બનાવતા પેંડા એટલે શું વાત, હું તો વાત વાતમાં પેંડા ઘણું ઉતારી નાખો. આપણે તો ઉતારી નાખો ને, હા તો ઉતારે ઉતારે ઉતારી નાખીશ. વળી બે દીવી આવી પેંડા બીના નહીં. જોજો કેવો સદગુણ, સેવાનો કેવો ગુણ. એટલે વળી પાછો સ્વામી કોઈ સાધુને કીધું આ કુંજવિહારી દાસ પેંડા બનાવી નથી દેતા, તે તમે ભાઈ શું માંદા છે શું છે, આમ તો રોજ આરતીમાન બધી દેખાય જ છે સભામાં દેખાય, એક પેંડા કેમ નથી બનાવતા. એટલે એક સાધુને મોકલ્યા કે જાઓ ને. એટલે આવ્યા ભાઈ સાહેબ સ્વામી ત્રણ ત્રણ વાર મોકલે છે, ગુણાતીતાનંદ બાપ એટલે એને ક્યાં વાત જાય, હે પેંડા બનાવી દો ને. ત્રણ ત્રણ વાર તમને એ થોડો આકરે પાણીએ થઈ ગયો કેવા વાળો હતો, મૂરખ છો તું. સ્વામી જેવા સ્વામી ત્રણ ત્રણ વાર મોકલે અને તું બનાવી નથી દેતો. એટલે ઓઈલો કે ક્યાંથી બનાવી દે, તંબુરામાંથી બનાવી દે, કાં હું કાં ઓલ્યાને મોકલે ઓલ્યાને મોકલે ઓલ્યાને મોકલે, તે એને મને નથી કહેવાતું. આ લે લે તમે જોવો સદગુણ દુર્ગુણ થાય, તો હું અહીંયા દર્શન કરી નીકળું છું તો મને ન કહેવાય કુંજ બિહારી દા પેંડા બનાવી દે, તો આગળ બનાવી દઉં બે મનનો ઢગલો કરી દઉં, મારે હું ફૂંક મારું ત્યાં પેંડા ભરશે. પણ મને કેમ ન કહે, મોટાને ગરજ કરાવે, પણ મોટા એવા ને એટલે એને જ ના કહે ઓળખાવે. જોજો આમાં કે પીડ્યું છે, તમે જોવો આ આ છાણાને ઊંચે વાળો કાગડો હોય ને આમ છાણું ઊંચું કરી હેઠે જોવે. એમ આ આ દોષને સ્વામી ઓળખાવે છે. ગોપાળાનંદ સ્વામી વાતો કરતા કરતા કોણ જાણ શું થયું એ ભાઈ છે ને, તેને કડવા પટીદારને હાથમાં લીધા. તે મહાપુરુષને બધા સમાન છે, આ તો વાત છે, કડવા પાટીદાર હોય પાછું એટલું માને નહીં, પણ સ્વામીને જે સમજાવવું છે ને એટલે એ તો ભેદભ્રમ જાણે ને બધા, એટલે કે કડવા પાટીદાર છે ને જરા આમ ખરા પણ આમે આમે ખરા, એ જે કીધું એમાં નથી કેવું, આમ ખરા પણ આમે આમે ખરા. એમાં એક સાધુ કડવા પાટીદાર બેઠેલો, સ્વામીએ વાત એટલે જ ઉપાડેલી, આ ઓળખાવા આપણે ન કીધું ઊંચકાવે, એટલે કે કડવા પાટીદાર આમ સારા પણ થોડુંક આમે ખરું. અને ઓલો કડવો પાટીદાર સાધુ થયો તો એ કે ક્યારના મંડી પીડ્યા છે કડવા પાટીદાર, તમારા બાપનું શું માર્યું છે, તમારું શું બાપનું બગાડ્યું છે. સ્વામી કે બસ મારે આ જ દેખાડવું છે કે ભગવા પહેર્યા છે તો હજી કડવો મીઠો નથી થયો. હજી કડવો મીઠો નથી થયો, ભગવા લઈ લીધા છે, મારે કડવા લેવા, મને અમને અમને જાતિ પાતિ નજરમાં ના આવે સાધુ, પણ તમારા અંતર સામું જોઈએ ને ત્યારે એમ દેખાય છે કે આની મારી પાટીદાર ફરે છે. અમારે એ ઓળખાવું છે, જોયું ને કે સ્વામી મને ના કહેવાય, મને કહેતા ઘણી બનાવી દઉં બોલ સ્વામી, એવા ઓળખાયો પછી કે એમાં શું અમે ઉઠીને જઈ એને કહી, આપણે તો સેવા કરવી છે, સેવા કરે મોટો. જો બોલ સદગુણ દુર્ગુણ થઈ જાય ભાઈ, હે જય વિજય વૈકુંઠના દરવાજે કેવી સેવા, એમાં સનકાદિક 7-7 વર્ષની ઉંમર અને 4 સનકાદિકો એ દર્શને આવ્યા, એ તો બાળકો છે અને ભગવાન એના માટે તો વાલપનું સ્થાન છે, ઘણી વાર નજીક રહેતા હોય પણ તોય કઈ, આ તો સીધા બાળકો કોને કહે, બાળકો ને બાળકો. સનકાદિકો એટલે ભગવાનની પર રાજી થઈ ગયા, માગ્યું કે મહારાજ અમે ગમે તેટલા યુગો જાય પણ અમે 7 વર્ષના જ રહીએ. જ્ઞાન હતા ઉંમર 7 વર્ષની, ભગવાને કહ્યું કેમ, એમ 7 વર્ષનું બાળક નિર્દોષ, મોટાભાગના દોષોને માથાકૂટ જ નહીં, એટલે એ કોઈ કપડા નહોતા પહેરતા સનકાદિકો, નિર્દોષ, હાવ નિર્દોષ. જો કેવું કેવું ભગવાન પાસે માગે છે, આપણને કીધું માગો શું માગીએ, ઇમેજિન, બહુ મુશ્કેલી છે. એટલે એ તો નિર્દોષ કલકલ કલકલ વાતો કરતા કરતા ફૂલ હાલ્યા જાય, એમાં હાલ્યા ગયા, અને આનો અહમ ગવાણો વૈકુંઠ ને દરવાજે જય વિજયનો આડી લાકડીઓ કરી, અહીંયા હું અમથા બેહાર્યા છે, હૈલ્યા જાઓ છો તે પૂછાતું નથી, જાઓ વાળા લાકડી આમ કરી. અને પેલા શનકાદિકો તો 7 વર્ષના હતા, પ્રગટ કરે ત્યારે બ્રહ્માંડ બાળી નાખે, આવા ઘમંડી, વૈકુંઠ ને દરવાજે ને લાયક નથી, જાઓ પડો ધરતી ઉપર, ભયંકર અસુર થઈ જાઓ. લ્યો પછી બહુ પગે પડ્યા ને એ બધું થયું ને, વાત મૂકી. હવે આ કથા આ તો જવા દે નથી, આડ વાત કરવી, ઘણા સમજ્યા વગરના શું છે, ઘણા સંકાદિકોનો વાંક કાઢે છે, હા શું કરે મોટા મોટા કથાકારો, મહાત્માજી પણ ગરમ થવાની શું જરૂર થઈ, લે એને ધીરજ ન ધરાય, ઓલા દરવાણી છે તેને પૂછવું તો જોઈએ ને, પૂછ્યા વગર ઘૂંસ મારે, મહાત્માજી એવું ને ઓલા તેની ફરજ બતાવતા. એટલે ભાઈ તમે કઈક ગ્રંથને કઈક સમજો, વૈકુંઠનાથ ભગવાન આવ્યા અને ઉલટાના સનકાદિકોના હાથ જોડ્યા કે મહારાજ દરવાણીનો અપરાધી મારો અપરાધ કહેવાય, એ પોતે કબૂલી લે છે કે આની ભૂલ છે, અને આ વળી સનકાદિકોની ભૂલ કાઢે, મોટા ડોટી ડાપણ થયેલ, અને પાછા શાસ્ત્રના છોગા લઈને ફરે કે અમે શાસ્ત્રને સમજ્યા, મર્મજ્ઞ શું મર્મજ્ઞ. જો પછી 3-3 જન્મના ગોથા ખાઈ ગયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા, તો એક વાર વરાહ ભગવાને હિરણાક્ષને માર્યો, નરસિંહ ભગવાન હિરણ્યકશિપુને માર્યો, અને પછી રાવણને કુંભકર્ણ થયા, તો રામા અવતારમાં બેને ઠેકાણે પાડવા પડ્યા, અને પછી કૃષ્ણ અવતારમાં દંતવક્ર અને શિશુપાલ થયા, 3 અવતારે પછી પાછા વૈકુંઠ બેળા થયા અને દરવાજે પોઝિશન સંભાળી. ત્યાં સુધી ભગવાને પછી ટેમ્પરરી કોઈકને રાખ્યા છે, પણ સદગુણ દુર્ગુણ થઈ ગયો, જોઈ બહુ માથાકૂટ વાળું છે. એટલે અહંકારને સમજવો કઠણ, અહંકાર આવે એટલે શું કરે તમે જોજો, બે કામ કરે, એક માણસ અક્કડ થઈ જાય અને બીજું માણસ અંધ થઈ જાય, અંધ એટલે આંખો ન ફૂટી જાય, સમજણમાં અંધ, વિવેકમાં અંધ થઈ જાય, સારા સારને સારા ખોટાને સાચા ખોટાને કાંઈ જોઈ ન શકે. આ બે કામ અહંકાર કરે, બસ એ બે માં બધું આવી જાય. અને આમે અહંકાર આવ્યો છે એમ બોલીએ, અહંકાર શબ્દ બોલીએ ને ત્યાં જ આપણને અકડતા લાગે, અહંકાર છે ને અકડ લાગે, લાગે ને અહંકાર, એટલે અકડ આવે. એટલે પહેલું કામ અકડ કરી નાખે. ટાયર ટ્યુબ ટાયર હોય ને એમાં કાંઈ ન હોય, પણ એમાં જેવો તમે બે પંપ મારો બહુ મુશ્કેલી. ઘઉંના ડુંડી ઉપર દાણા હોય, દાણા હોય, માથું વાટી નાખો ડુંડી કાંઈ ન બોલે, મસળી નાખો દાણા કાંઈ ન બોલે, ગધેડા ચડાવીને ઘરે લઈ આવો દાણા કાંઈ ન બોલે, કોઠીમાં ભરીને ઢાંકણા દીજો મૂંઝવી મારો ઓક્સિજન હવા કાંઈ ન મળે દાણા કાંઈ ન બોલે, પાછા મન પડે ત્યારે કાઢીને ઘંટીમાં દળીને હાટકી હાટકી નખું કરીને લોટ કરી નાખો દાણા કાંઈ ન બોલે, પાછું પાણી નાખીને મસળીને લસણ લોચો કરી નાખો દાણા કાંઈ ન બોલે, પાછો એને લુયા બનીને કટકા કરી કરીને આવડાવડા ટુકડા કરી નાખો દાણા કાંઈ ન બોલે, પાછો એક એક ટુકડો પાટલી ઉપર મૂકી વેલણથી મૂકીને ખાવ પાટલી એરે આમ કરીને રોટલી બનાવી નાખો દાણા કાંઈ ન બોલે, હળગતા તવા ઉપર નાખો ડામ પડી જાય વહામાં દાણા કાંઈ ન બોલે, ફરીથી આમ નાખો દાણા કાંઈ ન બોલે, લઈને કોલસાના હળગતા ભઠ્ઠા ઉપર નાખો અને ઘઉંના દાણાને એમ થાય મારા જેવું કોઈ સહન ન કરે અને ફૂલે. અહંકાર થયો અને બોલો મારા જેવું કોઈ સહન ન કરે, આવા હળકના ભઠ્ઠામાં અને છાતી ફૂલે દડો થાય ત્યાં રસો તરાક લઈને ગચ થઈ માર બધી હવા બાય. એટલે અહંકાર છે ને આ બહુ વિચિત્ર છે, અક્કડ કરી નાખે. અને અક્કડપણ છે ને એટલે મોતની નિશાન. કોઈ પણ વનસ્પતિ હોય, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, બધા જીવ હોય, લચીલું હોય, તમે જો પાંદડું લીલું તમે લઈ આવો લીમડાનું આમાં, કારણ કે જીવન છે ને એટલે લચીલું હોય, એકદમ કોમળ હોય, એ મરી જાય એટલે અક્કડ થઈ જાય. એટલે અક્કડ છે એ મોતનો માર્ગ છે, મોતની નિશાની છે, મોતનો મોતનો મૃત્યુનો રસ્તો છે. એટલે અક્કડ અહંકાર એટલે મોત. રાવણ પેલા શૂર્પણખા નાકતાન કાપી નાખ્યા લક્ષ્મણજી, એટલે રાવણના દરબારમાં ગઈને એને ભાઈને ફરિયાદ કરી મારી આવી દિશા કરી નાખી, કોણ છે એ, મારા 10 માથા 20 માથાવાળો કોણ છે, કોઈ નથી એક જ માથાવાળા છે, એને આ દશા તારી કરી, ક્યાં છે, એડ્રેસ આપ્યું. ખરદુષણ ને બોલાવ્યું, 14,000 નું સૈન્ય લઈને ઓલા ઉપડ્યા પંચવટીમાં, ધરતી મણી ધ્રુજવા, રામ ને લક્ષ્મણ ને બધા સીતાજી ને બધા બેઠા છે, ફળફૂલ ખાઈને મજા, બપોરના નિરાય ત્યાં આડે પડખે ત્યાં હતા, ત્યાં બધા ધમધમ જોયું એટલે લક્ષ્મણ ને કીધું જોન કોણ આવે છે, મહારાજ આવેલી ગઈ ને એને મોકલ્યું લાગે છે, એમ વાંધો તું સીતાજીને લઈ સામે ગુફામાં જતો રહે હું એકલો બસ છું. રામ એકલા ઉભા રહે, લક્ષ્મણ સીતાજી લઈને વ્યા ગયા, ખાલી પણસ આમ લઈને આમ મૂકી દીધી ને સારંગ ધનુષની, એનો એવો અવાજ થયો ને 14,000 ના પડદા કાનના ફાટી ગયા. હવે કાન વગર જાય ક્યાં, તે ઓલા હુકમ કરે જાડવે ચડે, હેઠા ઉતરો તો આમ જાય, આમ બોલાવે તો આમ જાય, અને મોહનાશ્રમ મારી અગ્નાશ્રમ મારી ખરદુષણ ને મારી નાખ્યા, 14,000 ને રામ એકલાય ઠેકાણે પાડી નાખ્યા. એ વાવડ લઈને શૂર્પણ કા અવકાશમાંથી જોતી હતી શું થાય છે, એ જઈને એને મેસેજ આપ્યા કાં ભૂકો નીકળી ગયો. હવે ત્યારે રાવણને થઈ ગયો કે સામાન્ય નથી, તોય પાછો વળ્યો ના. પછી સીતાજીને હરણ કરવા માટે યોજના બનાવી, અને પછી એનો મારી જ મામા એની પાસે ગયો, મારીતને કે તું છે ને હું યુક્તિ કરું એમ કહે, તો કોના માટે, આ પંચવટીમાં પહેલાં આવ્યા છે એ રામની વાત કરે છે, હા તેને જોયો છે, ના તેનું બાણ ખાધું છે, તો ના મેં જોયો છે ને પાણી ખાધું છે, હું ને સુબાહુ બે ગયા હતા વિશ્વામિત્રના યજ્ઞમાં, ત્યારે એની આવ્યા હતા, ફણા વગરનું બાણ માર્યું સુબાહુને મારી નાખ્યો ત્યાં ત્યાં, અને મને 400 ગાવા દરિયાના કિનારે નાખ્યો છે, હાથ પગ ભાંગી નાખ્યા, ખાલી દંડીકડી મારી હતી, દંડીકડી જો ઓલો નોક તો હતી જ નહીં, તો કાઢી નાખી હતી, દયાળુ કાઢી નાખી હતી, ખાલી દંડીકડી મારી. 400 ગાઉ પીડ્યો દરિયાને, કે ઊભો નથી થયું તો નાલી ને એમનો પીડ્યો છો, આ મકોડા ભાંગી ગયા કેડના, આ પીડ્યો છું અહીં તેદુ. એટલું તો ઠીક, પણ કોઈ આ દરિયામાં ઋષિ મુનિ સ્નાન કરવા આવે અને ઈ રામ બોલે ને ત્યાં મારા જીવ નીકળી જાય છે. ઓહો હો, એટલે તું ત્યાંથી પાછો વળી જા. તોય વળ્યો ના, વળ્યો ગયો. સીતાજીને હરણ કર્યું, લંકા પહોંચ્યો તો મંદોદરીએ ફટકાર્યો, આ તમે શું કર્યું? તોય પાછો વળ્યો. સભા ભરાણી તો માલ્યવાન મંત્રીએ કીધું કે આ તમે ખોટું કર્યું છે, તમારે આ પગલું છે ને વિનાશ કરી નાખ. તોય માન્યો નહીં. વિભીષણે કીધું, તોય ન માન્યો. હનુમાનજી ગયા બધું હળગાવીને આવ્યા, તોય મંત્રીઓ કીધું કે એનો દૂત આવીને ભૂકો કાઢી ગયો, એ આવશે ત્યારે શું થશે? દૂત આવ્યો તો તમારા જોતે જોતા બધી જ લંકા છે અને બધા હા હા જો કેવા ભઠ જેવો કરી નાખ્યું છે, તો એ આવશે ત્યારે શું થશે? તોય પાછો ન મળ્યો. પછી અંગદ વિષ્ટિ કરવા મોકલ્યા રામે, તો એને ખાલી આમ પગ રોપીને એમ કીધું, તમારા આમ કોઈ તાકાત હોય તલના દાણા જેવું ઉપાડી દો પગ, આ તલના દાણા જેટલો અહીંથી આટલો જ કરી દો. મેં જાનકી હારી, સીતાજી હું તમને આપી દઉં, રામને પૂછ્યા વગર કહી દીધું. લે બોલો, નહીં સેજે મોબાઈલ તો કરવો જોઈએ, કશું જ કઈ નહીં. બસ હવે કેવા કેવા રાક્ષસો હોય, અને અંગત તો હાવ ફૂટડો જુવાનડો જ હતો, 14-15 વર્ષનો જ, એવડો જ આમ રાખીને ઉભો રહી ગયો, તલના દાણા જેટલો, વેચ મેચ નહીં, તલ કેવડું. અને એ વખતે થતો હોય તો પછી એને 10 ગણો સેજે મોટો થાય, કેવડો થાય, તલના દાણા જેટલો આમથી આમ ખેંચવી દો. મેં જાનકી હારી, હું તમને જાનકી આપી દઉં. લો રાવણ કે ઉપાડ નાખવા, ફેંકી જ દો દરિયામાં, તલના દાણા જેટલો કોઈ ખેંચવી ન શકે. પછી છેલ્લે 20 ભુજા વાળો રાવણ ઉભો થયો, આ ધરતી મળી ધ્રુજવા, એ મૂકે કૈલાસ આખો આમથી આમ નાખી દેતો શિવજી સમેત. ને આવ્યો જેવો નમમાં ગયો, અંગત કે મારે પગે શું પડે છે, રામને પગે પડીને તારું કલ્યાણ થઈ જાય. એ અહંકારનું પુતળું પાછો વળી ગયો કે હું આને વાંદરાને પગે શું કામ પડું, વાંદરાને પગે પડું, રામને પગે પડીને. એટલે ઘણા લોકો એમ કે છે કે અંગતે ચતુરાઈ કરી, ચતુરાઈ નથી. તમને લાગે કે એને ચતુરાઈ કરીને એવી રીતે રાવણને પાછો કાઢી મૂક્યો અને પોતે એમ સમજી ગયા કે નહીં તારા ખેવી નાખત, ના ના ચતુરાઈ નથી, સ્વામી ભક્તિ છે. મારો પગ ખેંચવી ન શકે રાવણ, રાવણ બાપ આવે તો ન ખસે, અંગત કે છે, પણ મારો પગ ખેંચવી ન શકે, ખેંચવાની જેનામ તાકાત ન હોય એને પછી રામ આવીને મારે, એમાં રામનું ગૌરવ શું? હવે જે એક અંગત એને 14-15 વર્ષનો એક નાનકડો સેવક વાંદરો એનો પગ નથી ખેંચવી શક્યો, એને રામે વળી મારી નાખ્યો, એમાં મારા રામની શું યશગાથા ગવાશે? એટલે એ પ્રયોગ જ ન કરાય ભાઈ, સ્વામી ભક્તિની વાત છે આમાં. હવે અંગતે ઘણું કીધું, તો આટલામાંથી સમજી જા કે બધા વછૂટ છે ને, આ હું એમાં એક નાનકડો દૂત છું. તોય માયનો, બસ અહંકારમાં છે ને પકડ્યું મૂકે નહીં. અકડ હોય ને એની પકડ જોરદાર હોય, તમારે શીઘ્રો હોય એને પાઇપ પકડી લીધો, કે કોઈ જગ્યાએ લાકડાની બે ડાળીમાં આપણો હાથ ફસાઈ ગયો, પછી એને તમે એટલી ગમે એટલા સ્તુતિ વચનો કરો, તમે માતા જવિદા, તમે ગમે તમે કયો, એ શીઘ્રો ખોલ નાખે. કેમ કે અકડ છે, જડ છે, એની પકડ એ મજબૂત છે. એમાં આ જે અહંકારી છે ને એ જીવતો દેખાય પણ મરેલો છે, પકડ્યું મૂકે જ નહીં શીઘ્રા જેવો, એને સ્તુતિ ગમે એટલી કરો માને જ નહીં. જીદ છે એ તો અહંકારની દીકરી છે, પાયામાં અહંકાર છે. ન માન્યો, છેવટે યુદ્ધ થયું અને યુદ્ધ મેદાનમાં મીંડું સાફ થવા ઇન્દ્રજીત ઉડી ગયો, બધું ઉડી ગયું, રાવણ એક રહ્યો અને લશ્કર રહ્યું થોડું ઘણું જેટલું હતું એટલું. રાવણે કઈ જેવો તેવો નહોતો, પણ તો એને કુંભકર્ણ તો હુતો જ તો હજી, આ યુદ્ધ થઈ ગયું આ બધું થઈ ગયું તો કુંભકર્ણને જગાડ્યો જ નથી, હવે જગાડ્યો. અને કુંભકર્ણ ને જગાડ્યો, બહુ મહામેન્ત જાગ્યો, જાગ્યો અને કુંભકર્ણ કે અધવચ્ચે કાચી ઊંઘે મને શું જગાડ્યો, કારણ કે છ મહિના સૂતો ને એક દિવસ જાગતો કુંભકર્ણ, એવું હતું. શું જગાડ્યો? યુદ્ધ ફાટી નીકળ્યું છે. કોની આરે? આ બધી હિસ્ટ્રી કીધી તો કુંભકર્ણ ને ફટકાર્યો, તે આ શું કર્યું, હજી પાછો વળી જા, એની અરે માથાકૂટ નો કરાય, તું અને અમને મારી નાખ્યું છે. તોય માયનો છેવટે ભૂકો બોલી ગયો ને બધો. આ અહંકાર નાશની નિશાની, મોત થઈ જાય, છનભિન કરી નાખે. હા, એક તમે સિમ્પલ વાત કહું, ગામડામાં ચોરે બધા બેઠા હતા, વાત સાંભળજો તો જ મજા આવી જાય. ચોરે બધા બેઠા, દરબારો ડાયરો બેઠો, એમાં એક જણો બોલ્યો, હનુભા કેમ નથી દેખાતા? તો કે પાછા થયા ગામડામાં, પાછા થયા એટલે ઓફ થઈ ગયા, મરી ગયા, પાછા થયા. પણ પાછા થયા શબ્દો વડીલો કેવો ગોઠવો, પાછા થયા એટલે ફરીથી જન્મા. હા, તે વડીલો ની બુદ્ધિ, એનો મોક્ષ નથી થયો, મરી ગયા, અહીંથી બીજે જ ગયા, પાછા થયા, ક્યાંક ને ક્યાંક પાછો જન્મ લીધો, ફરીથી જન્મ લીધો એટલે પાછા થયા. આવો શબ્દ વાપરો, બોલો પાછા થયા એટલે કે અનુભવ કેમ દેખાતા નથી? તો કે પાછા થયા. તો કે કેમ કરતા પાછા થયા? તો કે હામાં થયા. હવે કોકની સામે થયા. આ રાવણ છે ને હામો થયો એટલે ભૂસાઈ ગયો. ગૌ વરસાદ પડ્યો, નદીમાં ખૂબ પૂર આવ્યો, અરે ગુરુ ચલો ઉપર આમ ઊંચી જગ્યાએ ઝૂંપડી બાંધી રહી, એને કઈ વાંધો આવે નહીં, પૂરબૂર ઉતરી ગયા. એટલે ગુરુ ચેલાનો હાથ પકડીને કીધું, ચલ બેટે મેં કુછ ત્યારે કોઈ દેખાવું. ગુરુજી અબ ક્યાં દેખાવે? બોલે દેખાતા હું, ચલ. નદીને કાંઠે લઈ જાય, મોટા મોટા વૃક્ષો બધા ઉખડી ઉખડી આમ ફેંકાઈ ગયા. એટલે ગુરુએ કીધું, જો બેટા આ બધા ઉખડી ગયા ને, પૂર મૂકે બાપા પ્રભુ, એ તો ગુરુદેવ તો ઉખેડી જ નાખે, ઉખેડી જ નાખે. હા, તો એટલે છૈયા નદીને કાંઠે હોય ને એ તો એમને ઊભા હતા. તો કીધું, આ મોટા ઝાડવા ઉખડી ગયા, આ છૈયા કેમ નથી ઉખડ્યા? જો આ તો બધા એ સમજાણું નહીં, બસ આ બધા ઝાડવા અકડ રહ્યા, પાણી આવ્યું ને તો આમ ને ઠૂંઠ રહ્યા, અને બધા ઉખેડીને દરિયા ભેળા નાખી દીધા, અને છૈયા છે ને ઘાસ છે ને પાણી આવ્યું ને સૂઈ ગયા, અડાપડીને સૂઈ ગયા, નમી ગયા, પાણી ઉપરથી વહી ગયું, જેવું પાણી ગયું પાછા માથા કાઢીને ઊભા થઈ ગયા. એ ન પડે, નમી જાય, ઝૂકી જાય. તમે જુડો કરાટે જે આવે છે ને એ પડે નહીં. તમે એને ગુસ્સો મારો, વાર કરો, એ વારને પી જવાની શક્તિ એ જુડોમાં હોય, એ શીખવાડે છે. એમાં તમે ગમે એટલો વાર કરો, એટલું શરીર ઉલ્લું કરી નાખે તે ઘાવ ફેલ જાય. આ એક એક બહુ મોટી કળા છે. એટલે અહંકાર પાડી દે, નમ્રતા જીતી જાય, અને અહંકાર છીન ભીન કરી. નામ ઠામ નહીં આપું, જુનાગઢ દેશમાં અગ્રિમ જે ક્ષત્રિયો દરબારોમાં હરિભક્ત ગણાય ને એના દીકરાના દીકરા મેં જોયેલા. તો